તો અગ્નિદેવ જે સર્વેના મનની ગતિ જાણે છે, મારાય મનની ગતિ જાણીને મારા માટે ચંદન સમાન શીતળ થઈ જાય। પ્રભુ શ્રી રામજીનું સ્મરણ કરીને અને જેમના ચરણ મહાદેવજી દ્વારા વંદિત છે તથા જેમનામાં સીતાજીની અત્યંત વિશુદ્ધ પ્રીતિ છે, તે કૌશલપતિની જય બોલીને જાનકીજીએ પોતાના માટે ચંદન સમાન શીતળ થયેલી અગ્નિમાં પ્રવેશ કર્યો। પ્રતિબિંબ બિંબમાં મળી ગયું અને તેમનું લૌકિક કલંક પ્રચંડ અગ્નિમાં બળી ગયું। પ્રભુના આ ચરિત્રોને કોઈએ ન જાણ્યા। દેવો, સિદ્ધ અને મુનિ સર્વે આકાશમાં ઊભા રહીને જુએ છે, ત્યારે અગ્નિએ શરીર ધારણ કરીને વેદોમાં અને જગતમાં પ્રસિદ્ધ વાસ્તવિક શ્રી સીતાજીનો હાથ પકડીને શ્રી રામજીને તે જ પ્રકારે સમર્પિત કર્યા જેમ ક્ષીરસાગરે વિષ્ણુ ભગવાનને લક્ષ્મી સમર્પિત કર્યા હતા। તે સીતાજી શ્રી રામચંદ્રજીના ડાબી બાજુએ બિરાજિત થયા। તેમની ઉત્તમ શોભા અત્યંત સુંદર છે, જાણે નવા ખીલેલા નીલકમળની પાસે સોનાના કમળની કળી સુશોભિત હોય। દેવો હર્ષિત થઈને ફૂલ વરસાવા લાગ્યા, આકાશમાં ડંકા વાગવા લાગ્યા, કિન્નર ગાવા લાગ્યા, વિમાનો પર સવાર અપ્સરાઓ નાચવા લાગી। શ્રી જાનકીજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીની અપરિમિત અને અપાર શોભા જોઈને રીંછ વાનર હર્ષિત થઈ ગયા અને સુખના સાર શ્રી રઘુનાથજીની જય બોલવા લાગ્યા। ત્યારે શ્રી રઘુનાથજીની આજ્ઞા પામીને ઇન્દ્રનો સારથી માતલી ચરણોમાં શીશ નમાવીને રથ લઈને ચાલ્યો ગયો। તત્પશ્ચાત સદાયના સ્વાર્થી દેવો આવ્યા। તેઓ એવા વચન કહી રહ્યા છે જાણે મોટા પરમાર્થી હોય। હે દીનબંધુ, હે દયાળુ રઘુરાજ, હે પરમદેવ, આપે દેવતાઓ પર મોટી દયા કરી। વિશ્વદ્રોહમાં તત્પર આ દુષ્ટ, કામી અને કુમાર્ગે ચાલનારો રાવણ પોતાના જ પાપથી નષ્ટ થઈ ગયો। આપ સમરૂપ બ્રહ્મ, અવિનાશી, નિત્ય, એકરસ, સ્વભાવથી જ ઉદાસીન, અખંડ, નિર્ગુણ, અજન્મા, નિષ્પાપ, નિર્વિકાર, અજેય, અમોઘ શક્તિ અને દયામય છો। આપે જ મત્સ્ય, કુર્મ, વારાહ, નૃસિંહ, વામન અને પરશુરામના શરીર ધારણ કર્યા। હે નાથ, જ્યારે જ્યારે દેવતાઓ દુઃખ પામ્યા ત્યારે ત્યારે અનેક શરીર ધારણ કરીને આપે જ તેમના દુઃખ નાશ કર્યા। આ દુષ્ટ મલિન હૃદય દેવતાઓનો નિત્ય શત્રુ, કામ, લોભ અને મતપરાયણ તથા અત્યંત ક્રોધી હતો। એવા અધમ શિરોમણીએ પણ આપનું પરમપદ પામી લીધું। આ વાતનું તો અમારા મનમાં આશ્ચર્ય થયું। અમે દેવો શ્રેષ્ઠ અધિકારી થઈને પણ સ્વાર્થપરાયણ થઈ આપની ભક્તિને ભૂલાવીને નિરંતર ભવસાગરના પ્રવાહમાં પડ્યા રહીએ છીએ। હવે હે પ્રભુ, અમે આપની શરણમાં આવી ગયા છીએ, અમારી રક્ષા કરો। વિનંતી કરીને દેવો અને સિદ્ધો સર્વે જ્યાં ને ત્યાં હાથ જોડીને ઉભા રહ્યા। ત્યારે અત્યંત પ્રેમથી શરીરે પુલકિત થઈને બ્રહ્માજી સ્તુતિ કરવા લાગ્યા। હે નિત્ય સુખધામ અને દુઃખોને હરનારા હરિ, હે ધનુષ બાણ ધારણ કરેલ રઘુનાથજી, આપનો જય હો। હે પ્રભો, આપ ભવરૂપી હાથીને વિદીર્ણ કરવા માટે સિંહ સમાન છો। હે નાથ, હે સર્વવ્યાપક, આપ ગુણોના સમુદ્ર અને પરમ ચતુર છો। આપના શરીરની અનેકો કામદેવો કરતાય અધિક અનુપમ શોભા છે। સિદ્ધો, મુનીશ્વરો અને કવિઓ આપના ગુણ ગાતા રહે છે। આપનો યશ પવિત્ર છે। આપે રાવણરૂપી મહાસર્પને ગરુડની જેમ ક્રોધ કરીને પકડી લીધો। હે પ્રભો, આપ સેવકોને આનંદ આપનારા, શોક અને ભયનો નાશ કરનારા, સદાય ક્રોધ રહિત અને નિત્ય જ્ઞાન સ્વરૂપ છો। આપનો અવતાર શ્રેષ્ઠ, અપાર દિવ્ય ગુણોવાળો, પૃથ્વીનો ભાર ઉતારનારો અને જ્ઞાનનો સમૂહ છે। અવતાર લેવા છતાંય આપ નિત્ય, અજન્મા, વ્યાપક, અદ્વિતીય અને અનાદિ છો। હે કરુણાની ખાણ શ્રી રામજી, હું આપને ઘણા જ હર્ષની સાથે નમસ્કાર કરું છું. હે રઘુકુળના આભૂષણ, હે દૂષણ રાક્ષસને મારનારા તથા સમસ્ત દોષોને હરનારા, વિભીષણ દીન હતો, તેને આપે લંકાનો રાજા બનાવી દીધો. હે ગુણ અને જ્ઞાનના ભંડાર, હે માનરહિત, હે અજન્મા, વ્યાપક અને માયિક વિકારોથી રહિત શ્રી રામ, હું આપને નિત્ય નમસ્કાર કરું છું. આપના ભુજદંડનો પ્રતાપ અને બળ પ્રચંડ છે. દુષ્ટ સમૂહનો નાશ કરવામાં આપ પરમ નિપુણ છો. હે કારણ વિનાય દિનો પર દયા તથા એમનું હિત કરનાર અને શોભાના ધામ, હું શ્રી જાનકીજી સહિત આપને નમસ્કાર કરું છું. આપ ભવસાગરથી તારણ કરો છો. કારણરૂપા પ્રકૃતિ અને કાર્યરૂપ જગત બંનેથી પર છો અને મનથી ઉત્પન્ન થનારા કઠિન દોષોનું હરણ કરો છો. આપ મનોહર બાણ, ધનુષ અને ભાથો ધારણ કરો છો. લાલ કમળ સમાન રક્તવર્ણના આપના નેત્રો છે. આપ રાજાઓમાં શ્રેષ્ઠ, સુખના મંદિર, સુંદર, શ્રીના વલ્લભ તથા મદ, કામ અને જૂઠી મમતાનો નાશ કરો છો. આપ અનિંદ્ય છો, અખંડ છો, ઇન્દ્રિયોના વિષય નથી. સદા સર્વરૂપ હોવા છતાંય આપ તે સર્વે કદાપી થયા જ નથી એવું વેદો કહે છે. આ કોઈ દંતકથા નથી. જેમ સૂર્ય અને સૂર્યનો પ્રકાશ બંને જુદા છે અને જુદાય નથી, તે જ રીતે આપ પણ સંસારથી ભિન્ન તથા અભિન્ન બંને છો. હે વ્યાપક પ્રભો, આ સર્વે વાનર કૃતાર્થ રૂપ છે, જેઓ આદરપૂર્વક આપનું આ મુખ જોઈ રહ્યા છે. અને હે હરે, અમારા અમર જીવન અને દેવ દિવ્ય શરીરને ધિક્કાર છે કે અમે આપની ભક્તિથી રહિત થઈ સંસારમાં સાંસારિક વિષયોમાં ભૂલા પડ્યા છીએ. હે દીન દયાળુ, હવે દયા કરો અને મારી તે વિભેદ ઉત્પન્ન કરનારી બુદ્ધિને હરી લો, જેનાથી હું વિપરીત કર્મ કરું છું અને જે દુઃખ છે તેને સુખ માનીને આનંદથી વિચરું છું. આપ દુષ્ટોનું ખંડન કરનારા અને પૃથ્વીના રમણીય આભૂષણ છો. આપના ચરણ કમળ શ્રી શિવ પાર્વતી દ્વારા સેવિત છે. હે રાજાઓના મહારાજા, મને આ વરદાન આપો કે આપના ચરણ કમળમાં સદાય મારો કલ્યાણદાયક અનન્ય પ્રેમ થાય. આ પ્રમાણે બ્રહ્માજીએ અત્યંત પ્રેમ પુલકિત શરીરે વિનંતી કરી. શોભાના સમુદ્ર શ્રી રામજીના દર્શન કરતા કરતા તેમના નેત્ર તૃપ્ત જ નહોતા થતા. તે જ સમયે દશરથજી ત્યાં આવ્યા. પુત્ર શ્રી રામજીને જોઈને તેમના નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ છવાઈ ગયું. નાના ભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુએ તેમની વંદના કરી અને પછી પિતાએ તેમને આશીર્વાદ આપ્યા. શ્રી રામજીએ કહ્યું, હે તાત, આ સર્વે આપના પુણ્યોનો પ્રભાવ છે, જેથી મેં અજય રાક્ષસ રાજને જીતી લીધો. પુત્રના વચન સાંભળીને તેમની પ્રીતિ અત્યંત વધી ગઈ. નેત્રોમાં જળ છવાઈ ગયું અને રોમાવલી ઊભી થઈ ગઈ. શ્રી રઘુનાથજીએ અગાઉના પ્રેમનો વિચાર કરી પિતાની સામે જોઈને જ તેમને પોતાના સ્વરૂપનું દ્રઢ જ્ઞાન કરાવી દીધું. હે ઉમા, દશરથજીએ ભેદ ભક્તિમાં પોતાનું મન જોડ્યું હતું, તેથી તેમને મોક્ષ નહોતું પ્રાપ્ત થયું. માયા રહિત સચ્ચિદાનંદમય સ્વરૂપભૂત દિવ્ય ગુણયુક્ત સગુણ સ્વરૂપની ઉપાસના કરનારા ભક્ત આ પ્રકારનું મોક્ષ લેતા પણ નથી. તેમને શ્રી રામજી પોતાની ભક્તિ આપે છે. પ્રભુને ઈષ્ટ બુદ્ધિથી વારંવાર પ્રણામ કરીને દશરથજી હર્ષિત થઈને દેવલોકે ચાલ્યા ગયા. નાનાભાઈ લક્ષ્મણજી અને જાનકીજી સહિત પરમકુશળ પ્રભુ શ્રી કૌશલાધીશની શોભા જોઈને દેવરાજ ઇન્દ્ર મનમાં હર્ષિત થઈને સ્તુતિ કરવા લાગ્યા. શોભાના ધામ શરણાગતને વિશ્રામ આપનારા, શ્રેષ્ઠ ભાથા, ધનુષ અને બાણ ધારણ કરેલા પ્રબળ પ્રતાપી ભુજદંડો વાળા શ્રી રામચંદ્રજીનો જય થાવ.